श्री पद्म पुराण पाताल खंड अध्याय 11। सुमतीए शत्रुघ्न ने नीलाचल निवासी भगवान पुरुषोत्तम ना महिमा नु वर्णन करता एक इतिहास संभळावो। शेष जी कहे छे, हे मुने, महर्षि चवन ना अचिंतनीय तपोबल ने जोई ने शत्रुघ्न ने विश्व वंदित ब्रह्म बल नी भारे प्रशंसा करी। તેઓ મનમાં જ કહેવા લાગ્યા, ક્યાં વિશુદ્ધ અંતઃકરણવાળા મુનિઓને સ્વતઃ પ્રાપ્ત થનારી મહાન ભોગોની સિદ્ધિ અને ક્યાં તપોબળથી હીન મનુષ્યોની ભોગેચ્છા। આ પ્રમાણે વિચારતા રહીને શત્રુઘ્ને ચ્યવન મુનિના આશ્રમ પર થોડીવાર રોકાઈને જળ પીધું અને સુખ તથા આરામનો અનુભવ કર્યો। તેમનો ઘોડો પુણ્ય સલીલા પયોષણી નદીનું જળ પીને આગળના માર્ગ પર ચાલવા લાગ્યો। સૈનિકોએ જ્યારે તેને આશ્રમમાંથી નીકળતા જોયો તો તેઓ પણ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા। કેટલાક લોકો હાથી પર હતા અને કેટલાક રથો પર, કેટલાક ઘોડાઓ પર બેઠા હતા અને કેટલાક પગપાળા જઈ રહ્યા હતા। શત્રુઘ્ને પણ મંત્રીવર સુમતીની સાથે સુંદર ઘોડાઓથી સુશોભિત રથ પર બેસીને બહુ જ શીઘ્રતા સાથે યજ્ઞ સંબંધી અશ્વનું અનુસરણ કર્યું। તે ઘોડો આગળ વધતો રહીને રાજા વિમલના રત્ના તટ નામના નગરમાં જઈ પહોંચ્યો। રાજાએ જ્યારે પોતાના સેવકના મુખે સાંભળ્યું કે શ્રી રઘુનાથજીનો શ્રેષ્ઠ અશ્વ સંપૂર્ણ યોદ્ધાઓ સાથે પોતાના નગરની સમીપ આવ્યો છે, ત્યારે તેઓ શત્રુઘ્નની પાસે ગયા અને તેમને પ્રણામ કરીને પોતાના રત્ન કોષ ધન અને સંપૂર્ણ રાજ્ય સોંપીને સામે ઊભા રહીને બોલ્યા, હું કયું કાર્ય કરું, મારા માટે સિંહ આજ્ઞા છે। શત્રુઘ્ને પણ તેમને પોતાના ચરણોમાં નતમસ્તક જોઈને બંને ભુજાઓથી ઉઠાવીને છાતીએ લગાડી દીધા। ત્યાર પછી રાજા વિમલ પણ પુત્રને રાજ્ય આપીને અનેક ધનુર્ધર યોદ્ધાઓ સહિત શત્રુઘ્નની સાથે ગયા। બધાના કાનો અને મનને પ્રિય લાગનારા શ્રી રામચંદ્રજીનું મધુર નામ સાંભળીને મોટા ભાગે બધા રાજા યજ્ઞ સંબંધી અશ્વને પ્રણામ કરતા અને બહુ કિંમતી રત્નો અને ધન ભેટ આપતા હતા। આ પ્રમાણે અશ્વના માર્ગે જઈ રહેલા શત્રુઘ્ને એક બહુ જ ઊંચો પર્વત જોયો। તેને જોઈને તેમનું મન આશ્ચર્યચકિત થઈ ગયું। તેથી તેમણે મંત્રી સુમતીને કહ્યું, મંત્રીવર, આ કયો પર્વત છે જે મારા મનને વિસ્મિત કરી રહ્યો છે? એના મોટા મોટા શિખર ચાંદીની જેમ ચળકી રહ્યા છે। રસ્તામાં પર્વત બહુ શોભાયમાન થઈ રહ્યો છે, મને તો આ બહુ અદ્ભુત લાગે છે। શું અહીં દેવતાઓનું નિવાસ સ્થાન છે કે આ તેમની ક્રીડા સ્થળે છે? આ પર્વત પોતાની સંપૂર્ણ શોભાથી મારા મનને મોહી લે છે। શત્રુઘ્નજીનો આ પ્રશ્ન સાંભળીને મંત્રી સુમતી, જેમનું ચિત્ત શ્રી રામચંદ્રજીના ચરણોમાં લાગેલું રહેતું હતું, બોલ્યા, રાજન, આપણી સામે આ નીલ પર્વત શોભી રહ્યો છે। એની ચારે બાજુ ફેલાયેલા મોટા મોટા શિખર સ્ફટિક વગેરે મણિઓના સમૂહ છે, તેથી તે બહુ મનોહર પ્રતીત થાય છે। પાપી અને પરસ્ત્રી લંપટ મનુષ્ય આ પર્વતને જોઈ શકતા નથી। જે નીચ મનુષ્ય ભગવાન શ્રી વિષ્ણુના ગુણો પર વિશ્વાસ કે આદર કરતા નથી, સત્પુરુષો દ્વારા આચરણમાં લાવેલા સ્રોત અને સ્માર્ત ધર્મોને માનતા નથી તથા સદા પોતાના બૌદ્ધિક તર્કના આધાર પર જ વિચાર કરે છે, તેમને પણ આ પર્વતના દર્શન થતા નથી। નીલ અને લાખ વેચનાર મનુષ્ય, ઘી વગેરે વેચનાર બ્રાહ્મણ તથા શરાબી મનુષ્ય પણ આના દર્શનથી વંચિત રહે છે। જે પિતા પોતાની કન્યાના કોઈ કુલીન વર સાથે લગ્ન નથી કરાવતો, બલકે પાપથી મોહિત થઈને ધનના લોભથી તેને વેચી દે છે, તેને પણ આ પર્વતના દર્શન થતા નથી। જે મનુષ્ય ઉત્તમ કુળ અને શીલથી યુક્ત સતી સાધ્વી સ્ત્રીને કલંકિત કરે છે તથા ભાઈ બંધુઓને ન આપીને સ્વયં મીઠા પકવાન ખાય છે, જે બ્રાહ્મણનું ધન હડપ કરવા માટે ષડયંત્ર કરે છે, રસોઈમાં ભેદ કરે છે તથા જે દૂષિત વિચારને કારણે કેવળ પોતાને માટે ખીચડી કે ખીર બનાવે છે, તે પણ આ પર્વતને જોઈ શકતો નથી। મહારાજ, જે મધ્યાહન કાળમાં ભૂખ્યા અતિથિનું અપમાન કરે છે, બીજાની સાથે વિશ્વાસઘાત કરે છે તથા જે શ્રી રઘુનાથજીની ભક્તિ કરતા નથી, તેમને પણ આ પર્વતના દર્શન થતા નથી। આ શ્રેષ્ઠ પર્વત અતિ પવિત્ર છે, પુરુષોત્તમનું નિવાસ સ્થાન હોવાથી એની શોભા ખૂબ વધી ગઈ છે। પોતાના દર્શનથી આ મનોહર પર્વત આપણા બધા લોકોને પવિત્ર કરી રહ્યો છે। દેવતાઓના મુગટોથી જેમના ચરણોની પૂજા થાય છે, જ્યાં દેવતાઓ પોતાના મુગટ સહિત મસ્તક ઝુકાવે છે, પુણ્યાત્મા પુરુષો જેમના દર્શનના અધિકારી છે તે પુણ્ય પ્રદાતા ભગવાન પુરુષોત્તમ આ પર્વત પર બિરાજમાન છે। વેદની શ્રુતિઓ નેતિ નેતિ કહીને નિષેધની અવધિ રૂપે જેમને જાણે છે, ઇન્દ્રાદી દેવતાઓ પણ જેમના ચરણોની રજ શોધ્યા કરે છે છતાં તેમને સુગમતાથી પ્રાપ્ત થતી નથી, વિદ્વાન પુરુષ વેદાંત વગેરેના મહાવાક્યો દ્વારા જેમનો બોધ પ્રાપ્ત કરે છે તે જ શ્રીમાન પુરુષોત્તમ મહાન પર્વત પર બિરાજી રહ્યા છે। જ્યાં નીલગીરી પર્વત પર ચડીને ભગવાનને નમસ્કાર કરે છે અને પુણ્ય કર્મના પ્રતાપે તેમની પૂજા કરીને તેમનો પ્રસાદ ગ્રહણ કરે છે તે સાક્ષાત ભગવાન ચતુર્ભુજનું સ્વરૂપ થઈ જાય છે। મહારાજ, આ વિષયમાં જાણકાર લોકો એક પ્રાચીન ઇતિહાસ કહ્યા કરે છે, તે સાંભળો। રાજા રત્નગ્રીવને પોતાના પરિવારની સાથે જ જે ચાર ભુજા વગેરે ભગવાનનું સારૂપ્ય પ્રાપ્ત થયું હતું તેનું જ આ ઉપાખ્યાનમાં વર્ણન છે। આવું સૌભાગ્ય દેવતા અને દાનવો માટે પણ દુર્લભ છે। આ આશ્ચર્યજનક વૃતાંત આ પ્રમાણે છે। ત્રણેય લોકમાં પ્રસિદ્ધ જે કાંચી નામની નગરી છે તેની પૂર્વકાળમાં ભારે જાહો જલાલી વૈભવ હતી। ત્યાં મનુષ્યોની મોટી વસ્તી હતી। સેના અને વાહનો બધી દ્રષ્ટિએ કાંચી બહુ જ સમૃદ્ધ નગરી હતી। ત્યાં બ્રાહ્મણો ચિત્ત છ કર્મોમાં નિરંતર લાગ્યા રહેનારા શ્રેષ્ઠ બ્રાહ્મણ રહેતા હતા, જે બધા પ્રાણીઓના હિતમાં સંલગ્ન અને શ્રીરામચંદ્રજીની ભક્તિને માટે સદા ઉત્કંઠિત રહેનારા હતા। ત્યાંના ક્ષત્રિયો યુદ્ધમાં પાછી પાની ન કરનારા હતા। પરાઈ સ્ત્રી પારકું ધન અને પરદ્રોહથી તેઓ હંમેશા દૂર રહેવા વાળા હતા। વૈશ્યો પણ વ્યાજ ખેતી અને વેપાર વગેરે શુભ વૃત્તિઓ દ્વારા જીવિકા ચલાવનારા અને નિરંતર શ્રી રઘુનાથજીના ચરણોમાં અનુરાગ રાખતા હતા। શુદ્ર જાતિના લોકો રાત દિવસ પોતાના શરીરથી બ્રાહ્મણોની સેવા કરતા અને જીભથી રામ રામ રટિયા કરતા હતા। ત્યાં નીચ શ્રેણીના મનુષ્યોમાં પણ કોઈ એવું ન હતું જે મનથી પણ પાપ કરતું હોય। તે નગરીમાં દાન દયા દમ અને સત્ય સદા સ્થિત રહેતા હતા। કોઈ પણ મનુષ્ય એવી વાત બોલતો ન હતો જે બીજાને કષ્ટદાયી હોય। ત્યાંના લોકો ન તો પરાયા ધનનો લોભ રાખતા હતા કે ન કદી પાપ કરતા હતા। આ પ્રમાણે રાજા રત્નગ્રીવ પ્રજાનું પાલન કરતા હતા। તેઓ લોભ રહિત થઈને માત્ર પ્રજાની આવકના છઠ્ઠા ભાગને કર રૂપે ગ્રહણ કરતા હતા, તેનાથી વધારે કંઈ જ લેતા ન હતા। આ પ્રમાણે ધર્મપૂર્વક પ્રજાનું પાલન અને બધી પ્રકારના ભોગોનો ભોગ કરતા રહીને રાજાના અનેક વર્ષો વ્યતીત થઈ ગયા। એક દિવસે તેમણે પોતાની પતિવ્રતા ધર્મપત્ની વિશાલાક્ષીને કહ્યું, પ્રિય, હવે આપણા પુત્રો પ્રજાની રક્ષાનો ભાર સંભાળી શકે એવા થઈ ગયા છે। ભગવાન મહાવિષ્ણુના પ્રસાદથી મારી પાસે કોઈ વાતની કમી નથી। હવે મારા મનમાં માત્ર એક જ અભિલાષા રહી ગઈ છે, તે એ છે કે મેં આજ સુધી કોઈ પરમ કલ્યાણમય ઉત્તમ તીર્થનું સેવન નથી કર્યું। જે મનુષ્ય જીવનભર પોતાનું પેટ જ ભરતો રહે છે, ભગવાનની પૂજા કરતો નથી, તેને બળદ માનવામાં આવે છે। તેથી કલ્યાણી, હું રાજ્યનો ભાર પુત્રને સોંપીને હવે કુટુંબ સહિત તીર્થયાત્રામાં જવા ઈચ્છું છું। આવો નિશ્ચય કરીને તેમણે સંધ્યાકાળે ભગવાનનું ધ્યાન કર્યું અને અડધી રાત્રે સૂતા ત્યારે સ્વપ્નમાં એક શ્રેષ્ઠ તપસ્વી બ્રાહ્મણને જોયા। પછી સવારે ઉઠીને તેમણે સંધ્યા વગેરે નિત્ય કર્મ પૂરા કર્યા અને સભામાં જઈને મંત્રીજનોની સાથે તેઓ સુખપૂર્વક બેઠા। એટલામાં જ તેમને એક દુર્બળ શરીરવાળા તપસ્વી દેખાયા, જેમણે જટા વલકલ અને કૌપિન ધારણ કરેલું હતું। તેમના હાથમાં એક છડી એટલે લાકડી હતી તથા અનેક તીર્થોના સેવનથી તેમનું શરીર પવિત્ર થઈ ગયું હતું। મહાબાહુ રાજા રત્નગ્રીવે તેમને જોઈને મસ્તક ઝુકાવી પ્રણામ કર્યા અને પ્રસન્ન ચિત્તે અર્ધપાદ્ય વગેરે અર્પણ કર્યા। જ્યારે બ્રાહ્મણ સુખપૂર્વક આસન પર બેસીને વિશ્રામ કરી ચૂક્યા ત્યારે રાજાએ તેમનો પરિચય જાણીને આ પ્રમાણે પ્રશ્ન કર્યો, સ્વામીન, આજે તમારા દર્શનથી મારા બધા પાપો નિવૃત્ત થઈ ગયા। વાસ્તવમાં મહાત્મા પુરુષ દિન દુખિયાની રક્ષાને માટે જ તેમને ઘેર જાય છે। હે બ્રહ્મન, હવે હું વૃદ્ધ થઈ ગયો છું, તેથી મને એક વાત જણાવો, ક્યાં દેવતા અથવા કયું એવું તીર્થ છે જે ગર્ભવાસના કષ્ટથી બચાવવામાં સમર્થ થઈ શકે છે? તમે લોકો સમાધિ અને ધ્યાનમાં તત્પર રહેનારા છો, તેથી સર્વજ્ઞોમાં શ્રેષ્ઠ છો. બ્રાહ્મણે કહ્યું, હે મહારાજ, તમે તીર્થ સેવન વિશે જિજ્ઞાસા કરીને જે આ પ્રશ્ન કર્યો છે કે ક્યાં દેવતાની કૃપાથી ગર્ભવાસના કષ્ટનું નિવારણ થઈ શકે છે, તો તે વિશે કહી રહ્યો છું. સાંભળો, ભગવાન શ્રી રામચંદ્રજીની સેવા કરવી જોઈએ, કેમ કે તેઓ જ સંસારરૂપી રોગનો નાશ કરવા વાળા છે. તેઓ જ ભગવાન પુરુષોત્તમના નામે પ્રસિદ્ધ છે, તેમની જ પૂજા કરવી જોઈએ. મેં બધા પાપોનો ક્ષય કરનારી અનેક નગરીઓ અને નદીઓના દર્શન કર્યા છે. અયોધ્યા, સરયુ, તાપી, હરિદ્વાર, અવંતી, વિમલા, કાંચી, સમુદ્રગામીની, નર્મદા, ગોકર્ણ અને કરોડો હત્યાઓનો વિનાશ કરનારું હાટક તીર્થ, આ બધાના દર્શન પાપને દૂર કરનારા છે. મલ્લિકા નામે પ્રસિદ્ધ મહાન પર્વત મનુષ્યને દર્શન માત્રથી મોક્ષ આપનારો છે, તથા તે પાતકોનો પણ નાશ કરનારું તીર્થ છે, તેના પણ મેં દર્શન કર્યા છે. દેવતા અને અસુર બંને જેનું સેવન કરે છે તે દ્વારકાપુરી તીર્થના પણ મેં દર્શન કર્યા છે. ત્યાં કલ્યાણમય ગોમતી નામની નદી વહે છે, જેનું જળ સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છે. તેમાં શયન કરવું એટલે ડૂબવું લય કહેવાય છે, અને મૃત્યુને પ્રાપ્ત થવું મોક્ષ, આવું શ્રુતિનું વચન છે. તે પુરીમાં નિવાસ કરવા વાળા મનુષ્યો પર કળિયુગ કદી પોતાનો પ્રભાવ નાખી શકતો નથી, જ્યાંના પથ્થર પણ ચક્રથી વિચિહ્નિત હોય છે. મનુષ્ય તો ચક્રનું ચિહ્ન ધારણ કરે જ છે, ત્યાંના પશુ પક્ષી અને કીટ પતંગ વગેરે બધાના શરીર ચક્રથી અંકિત હોય છે. તે પુરીમાં સંપૂર્ણ જગતના એકમાત્ર રક્ષક ભગવાન ત્રિવિક્રમ નિવાસ કરે છે. મને બહુ જ પુણ્યના પ્રભાવથી તે દ્વારકાપુરીના દર્શન થયા છે. સાથે જ જે બધી પ્રકારની હત્યાઓનો દોષ દૂર કરનારો છે, તથા જ્યાં મહાન પાતકોનો નાશ કરનારો સમ્યંત પંચક નામના તીર્થ છે, તે કુરુક્ષેત્રના પણ મેં દર્શન કર્યા છે. આ ઉપરાંત મેં વારાણસી પુરીને પણ જોઈ છે, જેને ભગવાન વિશ્વનાથે પોતાનું નિવાસસ્થાન બનાવ્યું છે, જ્યાં ભગવાન શંકર મુમુર્ષુ પ્રાણીઓને તારક બ્રહ્મના નામથી પ્રસિદ્ધ રામ મંત્રનો ઉપદેશ આપે છે, જેમાં મરેલા કીટ પતંગ ભૃંગ પશુ પક્ષી વગેરે તથા અસુર યોનિના પ્રાણી પણ પોતપોતાના કર્મોના ભોગ અને સીમિત સુખનો પરિત્યાગ કરીને સુખ દુઃખથી પર એવા કૈલાસ ધામને પ્રાપ્ત થાય છે, તથા જ્યાં મણિકર્ણિકા તીર્થ અને ઉત્તર વાહિની ગંગા છે, જે પાપીઓના પણ સંસાર બંધન કાપી નાખે છે. રાજન, આ પ્રમાણે મેં અનેક તીર્થોના દર્શન કર્યા છે, પરંતુ નીલગીરી પર ભગવાન પુરુષોત્તમની સમીપ જે મહાન આશ્ચર્યની ઘટના જોઈ છે તે બીજે ક્યાંય જોવા મળી નથી. પર્વત શ્રેષ્ઠ નીલગીરી પર જે ઘટના બની હતી તે સાંભળો. એના પર શ્રદ્ધા અને વિશ્વાસ કરવાવાળા પુરુષ સનાતન બ્રહ્મને પ્રાપ્ત થાય છે. બધા તીર્થોમાં ભ્રમણ કરીને નીલગીરી પર ગયો, જેનું આંગણું હંમેશા ગંગા સાગરના જળથી ધોવાતું રહે છે. ત્યાં પર્વતના શિખર પર મને કેટલાક એવા ભીલ દેખાયા જેમની ચાર ભુજાઓ હતી અને તેમણે ધનુષ્ય ધારણ કર્યા હતા. તેઓ ફળમૂળનો આહાર કરીને ત્યાં જીવન નિર્વાહ કરતા હતા. તે સમયે તેમને જોઈને મારા મનમાં એવો મહાન સંદેહ પેદા થયો કે આ ધનુષ્ય બાણ ધારણ કરવા વાળા જંગલી માણસો ચતુર્ભુજ કઈ રીતે થઈ ગયા? વૈકુંઠ લોકમાં નિવાસ કરવા વાળા જીતેન્દ્રિય પુરુષોનું જેવું સ્વરૂપ શાસ્ત્રોમાં જોવા મળે છે, તથા જે બ્રહ્મા વગેરે માટે પણ દુર્લભ છે તેવું સ્વરૂપ આમને કઈ રીતે પ્રાપ્ત થયું? ભગવાન વિષ્ણુની નિકટ રહેવા વાળા તેમના પાર્ષદોના હાથમાં જે રીતે શંખ ચક્ર ગદા સારંગ ધનુષ્ય તથા કમળથી સુશોભિત હોય છે, તથા તેમના શરીર પર જેમ વનમાળા શોભાયમાન થાય છે, તે જ સ્વરૂપે આ ભીલો પણ કઈ રીતે દેખાય છે? આ પ્રમાણે સંદેહ થવાથી મેં તેમને પૂછ્યું, સજ્જનો, તમે લોકો કોણ છો અને આ ચતુર્ભુજ સ્વરૂપ તમને કઈ રીતે પ્રાપ્ત થયું છે? મારો પ્રશ્ન સાંભળીને તે લોકો ખૂબ હસ્યા અને કહેવા લાગ્યા, આ મહાશય બ્રાહ્મણ હોવા છતાં પણ અહીંના પિંડદાનનો અદ્ભુત મહિમા જાણતા નથી. આ સાંભળીને મેં કહ્યું, કેવા પિંડ અને કોને આપવામાં આવે છે? ચતુર્ભુજ શરીર ધારણ કરનારા મહાત્માઓ, મને આનું રહસ્ય જણાવો. મારી વાત સાંભળીને તે મહાત્માઓએ જે રીતે તેમને ચતુર્ભુજ સ્વરૂપની પ્રાપ્તિ થઈ હતી તે બધી વાત કહી સંભળાવી. કિરાત બોલ્યા, હે બ્રાહ્મણ, અમારા લોકોની વાત સાંભળો. અમારો એક બાળક દરરોજ જાંબુ વગેરે વૃક્ષોનું ફળ ખાઈને અન્ય બાળકોની સાથે ફર્યા કરતો હતો. એક દિવસ ફરતા ફરતા તે અહીં આવ્યો અને શિશુઓની સાથે જ આ પર્વતના મનોહર શિખર પર ચડી ગયો. ઉપર જઈને તેણે જોયું, એક અદ્ભુત દેવ મંદિર હતું. એક અદ્ભુત દેવ મંદિર છે. એની દિવાલ સોનાની બનેલી છે, જેમાં વિવિધ પ્રકારના મણી જડેલા છે. તે પોતાની મનોહર કાંતિ દ્વારા સૂર્યની જેમ અંધકારનો નાશ કરી રહ્યા છે. તે જોઈને બાળકને ભારે આશ્ચર્ય થયું અને તેણે મનમાં જ વિચાર્યું, આ શું છે? કોનું ઘર છે? જરા જઈને જોઉં તો ખરો, આ મહાત્માઓનું કેવું સ્થાન છે? આવું વિચારીને તે ભાગ્યશાળી બાળક મંદિરમાં ઘૂસી ગયો. ત્યાં જઈને તેણે દેવાધિદેવી પુરુષોત્તમના દર્શન કર્યા, જેમના ચરણોમાં દેવતા અને અસુર બધા મસ્તક ઝુકાવે છે, જેમનો શ્રી વિગ્રહ કિરીટ હાર કેયુર અને કંઠના આભૂષણોથી સુશોભિત રહે છે, જે કાનોમાં અત્યંત ઉજ્જવળ અને મનોહર કુંડળ ધારણ કરે છે, જેમના યુગલ ચરણ કમળો પર તુલસીની સુગંધથી મતવાળા થઈને ભ્રમરો ગુંજ્યા કરે છે, શંખ ચક્ર ગદા અને કમળ વગેરે સ્વયં દિવ્ય શરીર ધારણ કરીને જેમના ચરણોની આરાધના કરે છે, તથા નારદ વગેરે દેવર્ષિ જેમના શ્રી વિગ્રહની સેવામાં લીન રહે છે, એવા ભગવાનના તે બાળકે દર્શન કર્યા. ત્યાં ભગવાનની ઉપાસનામાં લાગેલા દેવતાઓમાંથી કેટલાક ગાતા હતા, કેટલાક નાચતા હતા અને કેટલાક અદ્ભુત રૂપમાં અટહાસ કરી રહ્યા હતા. તે બધા વિશ્વવંદિત ભગવાનને રીઝવવામાં જ લાગ્યા હતા. ભગવાનને જોઈને અમારો બાળક તેમની નિકટ ચાલ્યો ગયો. દેવતાઓએ સારી રીતે પૂજન કરીને શ્રી રામ વલ્લભ ભગવાનને ધૂપ અને નૈવેદ્ય અર્પણ કર્યું તથા આદરપૂર્વક તેમની આરતી કરીને ભગવત કૃપાનો અનુભવ કરતા રહીને તે બધા લોકો પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા. તે બાળકના સૌભાગ્ય ત્યાં ભગવાનને ભોગ લગાવેલો ભાત અને મહાપ્રસાદ ભરેલો હતો, જે મનુષ્યને માટે અલભ્ય અને દેવતાઓ માટે પણ દુર્લભ છે, તે જ તેને મળી ગયો. તે ખાઈને બાળકે ભગવાનના શ્રી વિગ્રહના દર્શન કર્યા. તેનાથી તેને ચતુર્ભુજ રૂપની પ્રાપ્તિ થઈ ગઈ અને તે અત્યંત સુંદર દેખાવા લાગ્યો. ચાર ભુજા વગેરે ભગવાનના સ્વરૂપને પ્રાપ્ત થઈને શંખ ચક્ર વગેરે ધારણ કરીને જ્યારે તે બાળક ઘેર આવ્યો તો અમે લોકોએ વારંવાર તેની સામે જોઈને પૂછ્યું, તારું આવું અદ્ભુત સ્વરૂપ કઈ રીતે થઈ ગયું? ત્યારે બાળક પોતાના આશ્ચર્યયુક્ત વૃતાંતનું વર્ણન કરવા લાગ્યો. હું નીલગીરીના શિખર પર ગયો હતો, ત્યાં મેં દેવાધિદેવ ભગવાનના દર્શન કર્યા છે. ત્યાં જ ભગવાનને ભોગ ધરાવેલો મનોહર પ્રસાદ પણ મને મળી ગયો હતો, જેનું ભક્ષણ કરવા માત્રથી અત્યારે મારું આવું ચતુર્ભુજ સ્વરૂપ થઈ ગયું. હું પોતે જ મારા આ પરિવર્તન પર વિસ્મય વિમુગ્ધ થઈ રહ્યો છું. બાળકની વાત સાંભળીને અમને બધાને બહુ આશ્ચર્ય થયું અને અમે પણ તે પરમ દુર્લભ ભગવાનના દર્શન કર્યા. સાથે સાથે સર્વ પ્રકારના સ્વાદથી પરિપૂર્ણ જે અન્ન વગેરેનો પ્રસાદ મળ્યો તે પણ ખાધો. તે ખાતા જ ભગવાનની કૃપાથી અમે બધા ચાર ભુજાધારી થઈ ગયા. સાધુ શ્રેષ્ઠ, તમે પણ જઈને ભગવાનના દર્શન કરો, ત્યાં અન્નનો પ્રસાદ ગ્રહણ કરીને તમે પણ ચતુર્ભુજ થઈ જશો. હે વિપ્રવર, તમે અમને જે વાત પૂછી અને જે કહેવાની અમને આજ્ઞા આપી હતી તે બધું વૃતાંત અમે કહી સંભળાવ્યું. અધ્યાય 11 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.